سورة احد سورة نمبر 112. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جینی رحمت اتلی وشال چھے کہ جے تینے مانے تینا پر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ રહેમ કરે છે. કહે કે તે અલ્લાહ એક જ છે. અલ્લાહ બેનિયાસ છે, આઝાદ છે. લમ યલિદ વલમ યુલદ. ન તે કોઈને જન્મ આપે છે કે ન તેને કોઈએ જન્મ આપ્યો છે. મતલબ કે ન તે કોઈનો બાપ છે કે ન કોઈનો બેટો. વલમ યકુલ લહુ કુફુવન અહદ. અને ન કોઈ પણ તેના જેવો છે, તેનો બરોબરીયો છે.